તે સમય પાસે છે કે લોકોમાંથીના મૂર્ખાઓ કહેશે કે જે કિબલા બૈતુલ મુકદ્દસ તરફ એ મુસ્લિમ લોકો નમાઝ પડ્યા કરતા હતા, હવે તેમને તેમ કરતા કઈ વસ્તુએ ફેરવી નાખ્યા. એ રસૂલ કહે કે પૂરબ અને પશ્ચિમ બે અલ્લાહના છે, તે જેને ચાહે છે તેને સાચા રસ્તાની હિદાયત કરે છે, સાચા રસ્તાની દોરવણી કરે છે. અને એવી રીતે અમોએ તમને વચલું મંડળ બનાવ્યું, યાની કે ન્યાયી ને ઇન્સાફી મંડળ બનાવ્યું છે કે જેથી તમે લોકો ઉપર સાક્ષી રહો અને રસૂલ તમારા ઉપર સાક્ષી રહે. જે કિબલા તરફ તું નમાઝ પડ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે જયારે કિબલો બદલવામાં આવે ત્યારે રસૂલ નું કોણ અનુકરણ કરે છે, રસૂલના નકશે કદમ પર કોણ ચાલે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઈએ. અને એ કિબલાનું બદલવું બધાઓ માટે ભારે થઈ પડ્યું હતું, સિવાય તેમના કે જેમને અલ્લાહે સાચા રસ્તાની સુબુદ્ધિ અક્કલ આપી છે. ને અલ્લાહ એવો નથી કે તમારા ઈમાનને બરબાદ કરે, બેશક અલ્લાહ સર્વ લોકો પર મોટો મહેરબાન ને દયા કરનાર છે. તારું આસમાન તરફ મોઢું ફેરવવું અમે ચોક્કસ જ જોઈએ છીએ, જેથી જરૂર અમે તારું મોઢું એવા એક કિબલા તરફ ફેરવી દઈશું કે જેથી તું ખુશ થશે. ત્યારે હવે તું તારું મોઢું મસ્જિદુલ હરામ યાની કે કાબા તરફ ફેરવ અને જ્યાં પણ તમે હો તેની તરફ તમારું મોઢું ફેરવો. ને બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે તે કિબલાનું બદલવું તેમના પાલનહાર તરફથી છે અને તે હક છે. અને જે કામો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ અજાણ નથી. અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેકે દરેક નિશાની રજૂ કરે તો પણ તેઓ તારા કિબલાને ફોલો કરશે નહીં, પહેરવીને અનુસરણ કરશે નહીં, તેમજ તું પણ તેમના કિબલાની પહેરવી કરનાર નથી, ફોલો કરનાર નથી. અને તેઓમાંથીનો કોઈ પક્ષ બીજા કોઈ પક્ષના કિબલાને ફોલો કરનાર નથી. અને તને જે ઇલમ મળી ચૂક્યું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને તેમની ચાહનાઓ મુજબ કરશે તો એ હાલતમાં તું પણ ખરેખર ઝુલમગારો માંથીનો ગણાશે. જેમને અમોએ કિતાબ આપી છે તેઓ રસૂલને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના દીકરાઓને ઓળખે છે. ને બેશક તેઓ માંથીનો એક ભાગ એવો છે કે જે જાણી જોઈને સત્યને હકને સંતાડે છે. આ સત્ય ને હક તારા પાલનહાર તરફથી જ છે, માટે તું કદી પણ શંકા કરનારાઓ માંથી નો થઈશ નહીં.